હવે આ તો શું અહીંયા આગળ જે બેઠે છે એ લોકો જ લાભ લે છે, કોઈ પાછળથી આગળ આવીને કહો તો સારું પડશે. હા બોલો. મહાપ્રભુજી અહીંયા જે દયાને પાત્ર છે તેવાને બાળક કહી રહ્યા છે. દયાને પાત્ર. ઓહો, પ્રચંડ વિરોધ થયો તમારો. હા તો જરા બીજા કોઈ સ્પષ્ટ કરો. જેને પોતાના હિત કે અહિતનું જ્ઞાન નથી અને દયાને પાત્ર છે. શાબાશ, થોડું ઇમ્પ્રુવાઇઝ થયું. હા, હજી જિગ્નેશભાઈ કંઈ કહેવા માગે છે માઇકમાં. સાથે સાથે શુદ્ધ ભાવવાળો. શુદ્ધ ભાવવાળો. શુદ્ધ ભાવવાળા, બિલકુલ. તો બાલક પ્રબોધનાર્થ આવે એટલે બાલકને જણાવવા માટે, બાલક એ છે કે જેને પોતાના હિત અહિતનું જ્ઞાન નથી, એને કારણે જે ધર્મ અર્થ કામ અને મોક્ષના સ્વરૂપને નહીં સમજીને પોતાના પુરુષાર્થને વેડફી રહ્યો છે, એને ધર્મ અર્થ કામ મોક્ષનું સાચું સ્વરૂપ સમજમાં આવે અને તે અનુસારે પુરુષાર્થમાં પ્રવૃત્ત થાય, એટલા માટે શ્રી મહાપ્રભુજી અહીંયા એને બાલક કહી રહ્યા છે. તો જે વિષયનું નિરૂપણ છે એના સંબંધમાં જેને યોગ્ય સમજ નથી એ બાલક છે એમ અહીંયા સમજવું જોઈએ, બરાબર. હવે ધર્મ અર્થ કામ મોક્ષ એનું નિરૂપણ અહીંયા કરવામાં આવે છે. અહીંયા કયા ધર્મની વાત કરવામાં આવી રહી છે અને ધર્મનો અર્થ શું છે એ સમજાવો. હાથ ઊંચો કરો બધા. મોક્ષાર્થી ધર્મ એટલે મોક્ષને અનુલક્ષીને ધર્મ જે કરવામાં આવે છે એનું નિરૂપણ. અચ્છા, હા તમે કહો. વેદમાં જે કરવાનું છે અને ના કરવાનું છે તેને ધર્મ કહો. શાબાશ. તો શાસ્ત્રમાં જે કર્તવ્ય અને અકર્તવ્યનું નિરૂપણ કરવામાં આવ્યું છે એને ધર્મ કહેવામાં આવે છે. કર્મ કહો ચાહે ધર્મ કહો, કેમ કે વેદોખિલો ધર્મ મૂલમ વેદ પ્રણિહિતો ધર્મ. આ જે ધર્મની વ્યાખ્યા છે તો તે અનુસાર શાસ્ત્રમાં જે કર્તવ્ય છે એને ધર્મ કહેવામાં આવે છે. એ ધર્મના સ્વરૂપનો જેને બોધ નથી એ બાલક છે. તે પછી શ્રી મહાપ્રભુજી આનું નિરૂપણ એ રીતે કર્યું છે કે ધર્મશાસ્ત્રાણી નીતિશ્ચ કામશાસ્ત્રાણી ચક્રમાં. તો આપણા શાસ્ત્રમાં એટલે ધર્મશાસ્ત્રમાં જે કર્તવ્યનું નિરૂપણ કરવામાં આવ્યું છે એ ધર્મ પુરુષાર્થ કહેવાય છે. હવે અર્થ, અર્થ પુરુષાર્થનો મતલબ શું? અર્થ પુરુષાર્થ કોને કહેવાય? હા, જેને બોલવું હોય. ધન પુત્ર આદિ ચંદન એ બધી વસ્તુ આવે છે એ બધું જ આવે એમાં અર્થ. ધન પુત્ર વગેરે એટલે સાધન સંપત્તિ. અર્થનો મતલબ સાધન કે સંપત્તિ જે આપણે આપણા સુખ માટે કે ધર્મકાર્યની અંદર ઉપયોગમાં જે વસ્તુ આપણે લઈએ છીએ, ચાહે તો એ રૂપિયાના રૂપમાં હોય, ચાહે તો વસ્તુના રૂપમાં હોય, ચાહે તો એ વસ્તુ જડ હોય અથવા તો એ ચેતન હોય, એટલે પશુ પુત્ર પરિવાર કે નોકર ચાકર આ બધું પણ અર્થની અંદર જ આવે છે. હવે કામ પુરુષાર્થ, કામનો અર્થ શું? ઈચ્છા તો ધર્મની પણ હોઈ શકે, ઈચ્છા તો અર્થની પણ હોઈ શકે. કામ એટલે કેવી ઈચ્છા? કોઈ પાછળ માઇકમાં બોલો. પ્રભુના અર્થમાં જે ઇન્દ્રિયોનો વિનિયોગ કરવામાં આવે. બાલબોધમાં એની ક્યાં વાત છે? પ્રભુના સંદર્ભમાં શબ્દ રૂપ રસ ગંધ શબ્દ અને સ્પર્શ આ જે તન્માત્રાઓ છે, જે તન્માત્રાઓનો ભોગ મનુષ્ય પોતાના ઇન્દ્રિયોથી એ વિષયોમાંથી કરે છે, એટલે ભોગની ઈચ્છા એ કામ છે. તમે જુઓ, તમે સમજો છો, પરંતુ કોઈક વાતને પારિભાષિક શબ્દોથી જો તમે સમજશો તો પછી સરળતા થઈ જશે. એટલે ભોગની ઈચ્છા કામ પુરુષાર્થ કહેવાય છે. ભોગને ભોગવવા માટે મનુષ્ય પ્રયત્ન કરે છે એને કામ પુરુષાર્થ કહેવાય છે. મનુષ્ય ભોગવે શું છે? વિષયોને ભોગવે છે, પરંતુ વિષયો સાક્ષાત ભોગવાતા નથી. વિષયમાં રહેલા જે ગુણો છે એનો મનુષ્ય ભોગ કરે છે. એટલે આપણે જ્યારે કોઈ રૂપનો ભોગ કરી રહ્યા છીએ તો રૂપ કોઈ આંખમાં ઘૂસી નથી જતું, એ વસ્તુ આંખમાં નથી ઘૂસી જતી, પરંતુ રૂપ તન્માત્ર આપણા આંખની અંદર આવી રહી છે. એવી રીતે શબ્દ તન્માત્ર આપણા કાનમાં આવે છે, એવી રીતે રસની તન્માત્ર આવે છે, સ્પર્શની તન્માત્ર આવે છે. એટલે આપણે કોઈ ગરમ વસ્તુનો સ્પર્શ કરીએ તો ગરમ વસ્તુ આપણા ચામડીમાં ઘૂસી નથી જતી, પરંતુ એના અંદર રહેલી જે તન્માત્રાઓ છે એનો આપણે ગ્રહણ કરીએ છીએ. તો ભોગની ઈચ્છા એ કામ છે. અને મોક્ષ, મોક્ષનો અર્થ શું? બોલો જોરથી. શાબાશ. મોક્ષનો બીજો અર્થ પણ આપણે આપ્યો. એક અર્થ એમણે કહ્યો જન્મ મરણના ચક્રમાંથી જીવાત્માને મુક્તિ. અને આમ દબાવી નહીં દેતા માઇકને, નહીં તો એ પાછો ઉદ્વેગ થઈ જશે. અહંતા અને મમતામાંથી નિવૃત્તિ કરી સ્વરૂપમાં સ્થિતિ કરી. સ્વરૂપમાં સ્થિતિ, આ પણ શિલ્પાબેને પણ કહ્યું, તમે પણ કહ્યું. અહંતા મમતા નાશે સર્વથા નિરહંકૃતૌ સ્વરૂપસ્થો યદા જીવ કૃતાર્થ સનિગદ્યતે. પણ આ જે મોક્ષની વ્યાખ્યા છે એ કોઈ સંદર્ભમાં છે. એ કયા સંદર્ભમાં છે કોણ બતાવશે? આ બાલબોધ ગ્રંથમાં એ પુષ્ટિ માર્ગીય મોક્ષ ના, પણ આપણે અત્યારે બાલબોધની ચર્ચા કરી રહ્યા છીએ. લૌકિક મોક્ષની વાત છે. એટલે ઋષિમુનિઓએ જે મોક્ષશાસ્ત્ર પ્રકટ કર્યા છે એમાં સાંખ્યશાસ્ત્ર જે મોક્ષનું સ્વરૂપ બતાવી રહ્યું છે એ મોક્ષ આ છે. અહંતા મમતા નાશે સર્વથા નિરહંકૃતૌ સ્વરૂપસ્થો યદા જીવ કૃતાર્થ સનિગદ્યતે. આ સાંખ્યશાસ્ત્રીય મુક્તિની પરિભાષા છે. એટલે આગળ શ્રી મહાપ્રભુજી કહે છે તદર્થમ પ્રક્રિયા કાચિત પુરાણે પિંડરૂપિતા, બરાબર છે ને? હવે આગળ પુરુષાર્થ આપણે જોયા, ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થો છે. પુરુષાર્થનો અર્થ શું? પુરુષાર્થ શબ્દનો અર્થ બોલો માઇકમાં. જુઓ, આ પ્રશ્નોત્તરથી આપણને એ સ્પષ્ટ થાય કે આપણે કેટલું સમજી શક્યા છીએ, કેટલું અભિવ્યક્ત કરી શકીએ છીએ. હા, સુખની પ્રાપ્તિ ને દુઃખની નિવૃત્તિની જે કામના હોય એ પુરુષાર્થ, પુરુષની ઈચ્છા. હા, પુરુષની ઈચ્છા. અર્થના એટલે કામના, એનો આ એનો યૌગિક અર્થ છે. એનો રૂઢ અર્થ છે એ કામનાની ઈચ્છા, કામનાને પૂર્ણ કરવા માટે કરવામાં આવતો પ્રયત્ન. આ પુરુષાર્થનો રૂઢ અર્થ છે. મનુષ્ય ચાહે કેટલા પણ પ્રયત્ન કરે છે એ પ્રયત્નને બે ભાગમાં વિભાજિત કરવામાં આવી શકે, કરી શકાય. સુખ પ્રાપ્તિ માટેના પ્રયત્નો અને કષ્ટની નિવૃત્તિના પ્રયત્નો. એટલે શ્રી મહાપ્રભુજીએ નિબંધમાં આજ્ઞા કરી છે સુખાભાવ દુઃખાભાવો સુખંચૈવ પુરુષાર્થ દ્વયમ મતમ. ધર્માર્થ કામ મોક્ષ એમ ચાર ભલે છે, પરંતુ આખરે તો આ ચારથી પણ મનુષ્ય જે ચાહે છે એ બે જ વાત, કે એનું કષ્ટ દૂર થાય અને એને સુખ મળે. હવે પુરુષાર્થ છે એ બાલબોધમાં મુખ્ય રૂપથી બે જાતના પુરુષાર્થનું નિરૂપણ અલગ અલગ રીતે થયું છે, એ મને બતાવો. લૌકિક પુરુષાર્થ અને અલૌકિક, એના બીજા પણ કઈ શબ્દો છે, નામ છે. જીવ વિચારિત અને ઈશ્વર વિચારિત. હે, અન્ય દ્વારા મોક્ષ, એ હવે વિષય આવશે. તો પુરુષાર્થ બે પ્રકારના છે, જીવ વિચારિત પુરુષાર્થો અને ઈશ્વર વિચારિત. એને બીજા શબ્દોમાં આપણે લૌકિક અને અલૌકિક કહી શકીએ. અલૌકિક પુરુષાર્થો કયા, અથવા ઈશ્વર વિચારિત પુરુષાર્થો કોને કહેવામાં આવ્યા છે? અલૌકિકાસ્તુ વેદોક્તાઃ. અલૌકિક પુરુષાર્થો એટલે ધર્માર્થ કામ મોક્ષ, આના વૈદિક સ્વરૂપ છે. ઈશ્વર વિચારિત સ્વરૂપ જે છે એનું નિરૂપણ વેદમાં છે, અને એનું નિરૂપણ શ્રી મહાપ્રભુજીએ સર્વનિર્ણય નિબંધમાં જે પ્રથમ પ્રકરણ છે એમાં વિસ્તારથી કર્યું છે, જેમાં ભગવાનનું યજ્ઞાત્મક સ્વરૂપનું પ્રતિપાદન છે. અને ત્યાં યજ્ઞરૂપ ભગવાન એનું યજન કઈ રીતે કરવું, એના માટે અર્થ સંપાદન કેવી રીતે કરવું, એ યજ્ઞરૂપ ધર્મનું પાલન કરનારા એ કામોપભોગ કેવી રીતે કરવો અને એની મુક્તિ કઈ રીતે થાય છે, આનું નિરૂપણ શ્રી મહાપ્રભુજીએ સર્વનિર્ણયમાં કર્યું છે. તો એ તો ઈશ્વર વિચારિત છે. અને જીવ વિચારિત પુરુષાર્થો કયા? ઋષિ મુનિઓ દ્વારા કહેવાયેલા છે તે. અચ્છા, આ બેનું વર્ગીકરણ કરવા પાછળનો હેતુ શું? આવું અલગ શા માટે કરવામાં આવ્યું છે? હા, માઇકમાં કરો. દિનેશભાઈ કહે છે, સાંભળો. શાસ્ત્રોની અંદર તો જે આપેલું છે તે વેદની અંદર છે જ, પણ કાળક્રમે જે લોકોને સમજાવવા માટે જે જે જરૂર પડી તે ઋષિઓએ સમજાવ્યું. કાળ જેમ પસાર થતો ગયો તેમ તેમ વસ્તુઓ બદલાતી ગઈ, અને તે બદલાવા માટે જેની જરૂર પડી તે ઋષિઓએ એને ડાઇલ્યુટ કરતાં કરતાં સમજાવેલું છે. અચ્છા, બીજું કોઈ કંઈ કહેવા ઈચ્છે છે? હા, તમે બેન ચશ્મા. ઓ, આમાં તો કોઈ થોડાક આગળ આવો ને, ખુરશીનો મોહ તજી ને, અરે કોઈ પચાવી નહીં પાડતા. હજી મને એમ છે કે આ કેબલ જશે આગળ. ના, ઓલું પહોંચી ગયું. હા, જુઓ, પ્રશ્ન એ છે કે લૌકિક પુરુષાર્થ અને વૈદિક પુરુષાર્થ એ અલગ અલગ કઈ દ્રષ્ટિથી છે, શા માટે છે? વૈદિક પુરુષાર્થમાં કર્મ, ભક્તિ અને જ્ઞાન ત્રણ સમાયેલા હોય છે. એટલે કર્મ માર્ગવાળા એ રીતે ક્રિયા યજ્ઞ આગાદીથી કરે, જ્ઞાન માર્ગવાળા જ્ઞાનથી કરે, ને ભક્તિ માર્ગવાળા ભક્તિથી કરે. એટલે એવા ત્રણ જાતના વૈદિક વૈદમાં બતાવ્યા છે એવા પુરુષાર્થો. એટલે એ પ્રમાણે માણસો, મનુષ્ય પણ એવા હોય છે કે સત્વ, રજસ અને તમસ ગુણવાળા હોય છે. એટલે તે પ્રમાણે તેઓ કર્મ કરતા હોય છે, તેટલા માટે શાસ્ત્રમાં એટલે વેદમાં એ પ્રમાણે બતાવેલું છે. અને લૌકિક, લૌકિકમાં તો જે મનુષ્યની ઈચ્છા થાય, પોતાને કંઈ મેળવવું છે તો એના માટે તે કરતા હોય છે, મેળવવા માટે, કામના પૂર્ણ કરવા માટે કરતા. અચ્છા, એ લૌકિક આ વિષયમાં એ કર્મ સાથે સંબંધ કરતા આવે જ છે. કર્મ માર્ગ સાથે લૌકિક પુરુષાર્થ સંબંધ કરતા આવે છે. બરોબર છે. નહીં, સારો પ્રયાસ કર્યો તમે. આ પક્ષપાત થઈ જશે મુકેશભાઈ, તમે તમારા પત્નીને જ આપણે નાના કરો કરો. હા, ચલો બોલો બોલો. ઓન કરીને એકદમ મોડા પાસે લઈ જઈને. અચ્છા, કનેક્શન જ નીકળી ગયું. કાઢી જે જે હા, એટલે આમાં એવું છે કે અમુક સાધનો જે વેદમાં કહેલા છે એ અમુક સાધન કરવાથી ધર્મ પ્રાપ્ત થાય છે, અમુક સાધન કરીએ ત્યારે એનાથી કામ સિદ્ધ થાય છે, અમુક સાધન કરવાથી અર્થ ને અમુકથી મોક્ષ, એ બધું વેદમાં કહેલું છે. એટલે એ વેદ ઈશ્વર આધારિત છે, એટલે એ બધું અલૌકિક કહેવાય છે. અને પછી જે લૌકિક છે એ વેદ ઋષિઓએ કહ્યું છે, એ વેદ ઋષિઓએ વેદ છે ઋષિઓ દ્વારા કહેવાયેલું છે વેદ. તો બંને એક જ થઈ ગયું. એટલે ઋષિઓ દ્વારા વર્ણન કરવાનું છે એમનું, એવું ઈશ્વરની ઈચ્છા છે, એટલે એમને લૌકિક પુરુષાર્થ કહે. ના, સાવાશ. અચ્છા, જો આને વધારે ન ખેંચીએ, આપણે સમય પણ એટલો નથી. આનો ઉપસંહાર એ રીતે કરો કે વેદ અને ઋષિઓ દ્વારા કહેલી જે વાતો છે એમાં સાક્ષાત અને પરંપરાનો ભેદ છે. જે વેદ છે એ સાક્ષાત ભગવાનની વાણી છે, એ અપૌરુષેય વાણી છે, એટલે એને શ્રુતિ કહેવાય છે. અને ઋષિઓ દ્વારા જે શાસ્ત્ર છે વેદ સિવાયનું, એને સ્મૃતિ કહેવાય છે. એટલે શ્રુતિ અને સ્મૃતિનો ભેદ છે,